سورہ حجرات سورہ نمبر 49 بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہج دیالو اللہ نا نام تھی یا ایوہ الذین آمنوا لا تقدموا بین یدی اللہ ورسولہ واتقوا اللہ ان એ ઈમાન લાવનારાઓ અલ્લાહ અને તેના રસૂલ સામે કોઈ વાતમાં આગળ વધી ન જાઓ ને અલ્લાહથી બીવો બેશક અલ્લાહ મોટો સાંભળનાર ને જાણનાર છે એ ઈમાન લાવનારાઓ તમારા અવાજને નબીના અવાજ કરતા ઊંચો ન કરો અને ન વાત કરવામાં તેની સાથે એવા જોરથી બોલો જેમ કે તમે એકબીજાઓની જોડે ઘાંટા પાડીને મોટા અવાજથી વાત કરો છો કે જેથી એવું ન થાય કે તમારા અમલો રદ થઈ જાય અને તમને જાણ પણ થવા પામે નહીં બેશક જે લોકો અલ્લાહના રસૂલની સેવામાં પોતાના અવાજને ધીમો ને નરમ રાખે છે તેઓ એ જ છે કે જેમના તકવા પરહેજગારીની બાબતે અલ્લાહે તેમના દિલોની પરીક્ષા કરી લીધી છે તેમના માટે માફી અને મોટો બદલો છે એ રસૂલ બેશક જે લોકો તને તારા ખાનગી રૂમની બહારથી પોકારે છે તેઓમાંથી ઘણા ખરા અક્કલ વગરના છે અને તું ઘરમાંથી બહાર નીકળી તેમની પાસે આવે તેટલો સમય જો તેઓ સબર કરે ધીરજ રાખે તો તેમના માટે બહેતર છે ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે એ તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છો અગર તમારી પાસે કોઈ ખરાબ કેરેક્ટર વાળા અમુક ખબર લઈને આવે તો તેની સચ્ચાઈની ખાતરી કરી લો કે જેથી એમ ન બને કે કોઈ કોમને તમે જાણ્યા કર્યા વિના કાંઈ ઠેસ આઘાત કે તકલીફ પહોંચાડી બેસો અને પછી તમે જે કર્યું તેના માટે તમને પસ્તાવો કરવો પડે ونعمة والله عليم حكيم અને આ પણ જાણી લો કે અલ્લાહનો રસૂલ તમારામાં હાજર છે, મોજૂદ છે. અગર તે ઘણી ખરી વાતોમાં તમારું કહ્યું માને તો તમે જરૂર તકલીફ કે દુઃખમાં પડી જશો, પણ અલ્લાહે ઈમાનને તમારા માટે પસંદ અને પ્રિય બનાવ્યું છે અને તે ઈમાનને તમારા દિલોમાં શોભા આપતું કરી રાખ્યું છે. જ્યારે નાસ્તિકપણું તથા જુલમ અત્યાચાર ને નાફરમાનીને તમારા માટે મઝમ્મતને લાયક નફરતને લાયક બનાવ્યા છે, એ જ લોકો સાચા રસ્તા ઉપર છે. આ અલ્લાહ તરફથી મહેરબાની અને બક્ષિશ છે, ને અલ્લાહ મોટો જાણનાર ને હિકમતવાળો છે. અને અગર મોમિનોના બે ટોળાઓ બે જમાતો અંદરો અંદર લડે તો તેમની વચ્ચે સમાધાન કરાવી દો, પછી જો તે બેમાંથી એક જમાત બીજા ઉપર સખ્તાઈ કરે તો સખ્તાઈ કરનારની સાથે લડો અહીં સુધી કે અલ્લાહના ફેંસલા તરફ રજૂ થાય, પછી જો તે રજૂ થાય તો તેમની વચ્ચે ઇન્સાફની સાથે સમાધાન કરાવી દો અને ઇન્સાફથી વર્તો. બેશક અલ્લાહ ઇન્સાફથી વર્તનારાઓને દોસ્ત રાખે છે. સિવાય તેના કાંઈ જ નથી કે મોમીનો અંદરો અંદર આપસમાં ભાઈ ભાઈ છે, માટે તમે તમારા ભાઈઓ વચ્ચે સમાધાન કરાવી દો અને અલ્લાહથી બીતા રહો કે કદાચ ને તમારા ઉપર રહેમ કરવામાં આવે. એ તે લોકો કે જેઓ ઈમાન લાવ્યા છે, કોઈ કોમ બીજી કોમની હાંસી કે મશ્કરી ઉડાડે નહીં કે કદાચ ને તેઓ નતીજામાં તેમના કરતા બહેતર હોય, તેમજ ઓરતો પણ બીજી ઓરતોની હાંસી ને મસ્તી ઉડાવે નહીં કે કદાચ ને તે તેમનાથી બહેતર હોય. તેવી જ રીતે તમે પણ આપસમાં અંદર અંદર મેણા ટોણા મારો નહીં અને ન એકબીજાને બુરા નામે બોલાવો. ઈમાન લાવ્યા પછી ખરાબ ને બુરા નામ રાખવા ઘણી જ ખરાબ વસ્તુ છે, અને જે તેનાથી તૌબા નહીં કરે તો એ જ લોકો જુલમગાર છે. أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه واتقوا الله إن الله تواب رحيم. એ ઈમાન લાવનારાઓ ઘણા વિચાર ઉપર વિચાર કરવાથી વિચાર ઉપર વિચાર દોડાવવાથી બચો બેશક ઘણા વિચારો ઉપર વિચારો કરતા રહેવા તે ગુના છે અને એકબીજાની હાલતની તપાસ કરવાની કોશિશ ન કરો તેમજ તમારામાંથી કોઈ કોઈની પાછળ ગીબત કે નિંદા કરે નહીં શું તમારામાંથી કોઈ આ કામને પસંદ કરે છે કે તે પોતાના મરી ગયેલા ભાઈનું માંસ ખાય નહીં બલકે એ કામ તો તમો ખરાબ જ સમજો ને અલ્લાહથી બીઓ બેશક અલ્લાહ મોટો તોબા કબૂલ કરનાર ને દયાવાન છે એ લોકો બેશક અમોએ તમને એક મરદ અને એક ઔરતના મિલાપથી પેદા કર્યા અને તમને જુદી જુદી કોમો તથા કબીલાઓ બનાવી દીધા કે જેથી તમે એકબીજાને ઓળખી શકો બેશક અલ્લાહની પાસે તમારામાંથી વધારે માનવંત ઇજ્જતદાર એ જ છે કે જે વધારે તકવાવાળો પરહેજગાર હોય બેશક અલ્લાહ મહાન જાણનાર ને ખબરદાર છે બધુઓ કહે છે કે અમે ઈમાન લાવ્યા પણ કહી દે કે તમે ઈમાન નથી લાવ્યા બલકે તમે એમ કહો કે અમે ઇસ્લામ લાવ્યા કેમ કે ઈમાન તો તમારા દિલોમાં હજી સુધી અંદર દાખલ થયું નથી અને અગર તમે અલ્લાહની તથા તેના રસૂલનો હુકમ માનશો તો તે તમારા કર્મોમાંથી અમાલોમાંથી કાંઈ ઓછું કરશે નહીં બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયાવાન છે સિવાય તેના નથી કે મોમિન તે લોકો છે કે જે અલ્લાહ તથા તેના રસૂલ પર ઈમાન લાવ્યા બાદ તેઓ કદી શંકા કરતા નથી અને અલ્લાહની રાહમાં પોતાના માલથી તથા પોતાની જાનથી જેહાદ કરે છે એ જ લોકો ઈમાનના દાવામાં સાચા છે એ રસૂલ તું કહે કે ભલા તમે અલ્લાહને તમારા ધર્મની જાણ કરો છો જો કે અલ્લાહ આસમાનો તથા જમીનમાં જે કાંઈ છે તે બધું જાણે છે ને અલ્લાહ દરેક વસ્તુથી જાણકાર ને માહિતગાર છે તે લોકો તારા ઉપર તેમના ઇસ્લામ કબૂલ કરવાની વાતનો અહેસાન રાખે છે તું કહે કે તમે તમારા ઇસ્લામ લાવવાનો અહેસાન મારા ઉપર ન રાખો તમે તમારા ઈમાનના દાવામાં સાચા હો તો જાણી લો કે અલ્લાહે જ તમને ઈમાન તરફ હિદાયત કરી રસ્તો દેખાડ્યો ને તમારા ઉપર અહેસાન કર્યો છે والله بصير بما تعملون. بشك الله آسمانو تتا زمین ني چھوپی واتو جانے چھے انے جے کائیں آمال کرو چھو تے اللہ جووے چھے.